वाल्मीकि रामायण किष्किंधा कांड 66मो सर्ग। जांबवा ने हनुमान जी ने एमनी उत्पत्ति नी कथा संभळावी ने समुद्र ओळंगवा माटे उत्साहित करवा। लाखों वानरोनी सेना ने आ रीते विषाद में पड़ेली जोईने जांबवा ने हनुमान जी ने कह्यु, वानर जगतना वीर तथा संपूर्ण शास्त्र वेताओं में श्रेष्ठ हनुमान, तमे एकांत में जईने चुपचाप केम बैठा छो, कशु बोलता केम नथी। हनुमान, तमे तो वानरराज सुग्रीव जेवा पराक्रमी छो तथा तेज अने बळमां श्रीराम अने लक्ष्मण नी तोले आवो एवा छो। कश्यपजीना महाबली पुत्र अने समस्त पक्षीओमां श्रेष्ठ जे विनीतानंदन गरुड छे, एमनी जेम तमे पण विख्यात शक्तिशाळी અને તીવ્ર ગામી છો। મહાબલી મહાબાહુ પક્ષીરાજ ગરુડને મેં સમુદ્રમાં અનેક વાર જોયા છે, જે મોટા મોટા સર્પોને એમાંથી કાઢી લાવે છે। એમની બંને પાંખોમાં જે બળ છે, એવું જ બળ, એવું જ પરાક્રમ તમારી આ બંને ભુજાઓમાં પણ છે, તેથી તમારો વેગ અને પરાક્રમ પણ એમનાથી ઓછા નથી। વાનર શિરોમણી, તમારું બળ, બુદ્ધિ, તેજ અને ધૈર્ય પણ સઘળા પ્રાણીઓમાં સર્વોપરી છે, તેમ છતાં તમે પોતાને સમુદ્ર ઓળંગવા માટે કેમ તૈયાર કરતા નથી? વીરવર, તમારી ઉત્પત્તિની કથા આવી છે પુંજીકસ્થલા નામની પ્રસિદ્ધ જે અપ્સરા છે, એ બધી અપ્સરાઓમાં મુખ્ય છે। તાત, એકવાર શાપવશ કપિયોનીમાં એનો જન્મ થયો। એ સમયે એ વાનરરાજ મહામનસ્વી કુંજરની પુત્રી ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારી હતી। આ પૃથ્વી પર એના રૂપની બરાબરી કરનારી કોઈ સ્ત્રી ન હતી। એ ત્રણે લોકમાં પ્રસિદ્ધ હતી। એનું નામ અંજના હતું। એ વાનરરાજ કેસરીની પત્ની બની। એક દિવસની વાત છે, રૂપ અને યૌવનથી સુશોભિત થનારી અંજના મનુષ્ય સ્ત્રીનું શરીર ધારણ કરીને વર્ષાકાળના મેઘની જેમ શ્યામકાંતિ ધરાવતા એક પર્વત શિખર પર વિચરતી હતી। એના અંગો પર રેશમી સાડી શોભી રહી હતી। એણે ફૂલોના અદ્ભુત આભૂષણો ધારણ કર્યા હતા। મોટી મોટી આંખો ધરાવતી બાળાએ પીળા રંગનું સુંદર વસ્ત્ર પહેર્યું હતું। એની કિરાણીનો રંગ લાલ હતો। એ પર્વતના શિખર પર ઊભી હતી એ જ સમયે વાયુદેવતાએ એના વસ્ત્રને ધીરેથી હરી લીધું। ત્યાર પછી એમણે એની પરસ્પર ચોંટેલી ગોળ ગોળ સાંથળો, એકબીજા સાથે અડકેલા અષ્ટપુષ્ટન તથા મનોહર મુખને પણ જોયું। એના નિતંબ ઊંચા અને વિસ્તૃત હતા। કમર ઘણી પાતળી હતી। એના દરેક અંગ અતિ સુંદર હતા। આ રીતે બળપૂર્વક યશસ્વીનીના અંગોનું અવલોકન કરીને પવન દેવતા કામથી મોહિત થઈ ગયા। એમના બધા અંગોમાં કામભાવનો આવેશ થઈ ગયો। મન અંજનામાં લાગી ગયું। એમણે નિર્દોષ સુંદરીને પોતાની બંને વિશાળ ભુજાઓમાં ભરીને હૃદયે લગાવી દીધી। અંજના ઉત્તમ વ્રતનું પાલન કરનારી સતી નારી હતી, તેથી આ સ્થિતિમાં પડીને એ ત્યાં જ ગભરાઈ ગઈ અને બોલી, કોણ છે જે મારા પાતિવ્રત્યનો નાશ કરવા ઈચ્છે છે? અંજનાની વાત સાંભળીને પવનદેવે જવાબ આપ્યો, સુશ્રોણી, હું તમારા પાતિવ્રત્યનો ભંગ કરી રહ્યો નથી, તેથી તમારા મનમાંથી આ ભય દૂર થઈ જવો જોઈએ। યશસ્વીની, મેં અવ્યક્ત રૂપે તમારું આલિંગન કરીને માનસિક સંકલ્પ દ્વારા તમારી સાથે સમાગમ કર્યો છે। એનાથી તમને બળ પરાક્રમથી સંપન્ન અને બુદ્ધિમાન પુત્ર પ્રાપ્ત થશે। એ મહાન ધૈર્યવાન મહાતેજસ્વી મહાબલી મહાપરાક્રમી અને ઉછળવામાં અને કૂદકો મારવામાં મારા જેવો થશે। મહાકપિ વાયુદેવ નામ કહેવાથી તમારા માતા પ્રસન્ન થઈ ગયા. મહાબાહુ, વાનરશ્રેષ્ઠ પછી એમને તમને ગુફામાં જન્મ આપ્યો. બાલ્યાવસ્થામાં એક વિશાળ વનમાં એક દિવસ ઉદિત થયેલા સૂર્યને જોઈને તમે સમજ્યા કે આ કોઈ ફળ છે, અને લેવા માટે તમે એકદમ આકાશમાં ઉછળ્યા. મહાકપિ, 300 યોજન ઉપર ગયા પછી સૂર્યના તેજથી આક્રાંત થવા છતાં, હેરાન થવા છતાં પણ તમને કોઈ ખેદ કે ચિંતા ન થઈ. કપિપ્રવર, અંતરિક્ષમાં જઈને જ્યારે તરત તમે સૂર્યની પાસે પહોંચી ગયા ત્યારે ઇન્દ્રે ક્રોધિત થઈને તમારા પર તેજપૂર્ણ વજ્રનો પ્રહાર કર્યો. એ સમયે ઉદયગીરીના શિખર પર તમારા હનુ દાઢીનો ભાગ વજ્રના ઘાથી ખંડિત થઈ ગયો. ત્યારથી તમારું નામ હનુમાન પડી ગયું. તમારા પર પ્રહાર કરવામાં આવ્યો છે એ જોઈને ગંધવાહક વાયુદેવને ભારે ક્રોધ થયો. પ્રભંજન દેવે ત્રણેય લોકમાં પ્રવાહિત થવું વહેવું બંધ કરી દીધું. આના કારણે બધા દેવતાઓ ગભરાઈ ગયા, કેમ કે પવન બંધ થઈ જવાથી ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો હતો. એ સમયે સઘળા લોકપાલો ક્રોધિત થયેલા વાયુદેવને મનાવવા લાગ્યા. સત્ય પરાક્રમિતાત પવનદેવને પ્રસન્ન થવાથી બ્રહ્માજીએ તમારા માટે વરદાન આપ્યું છે કે તમે યુદ્ધભૂમિમાં કોઈ પણ અસ્ત્રશસ્ત્ર દ્વારા મરાશો નહીં. પ્રભુ, વજ્રના પ્રહારથી પણ તમને પીડિત ન જોઈને સહસ્ત્ર નેત્ર ઇન્દ્રના મનમાં ઘણી પ્રસન્નતા થઈ અને એમણે તમારા માટે આ ઉત્તમ વરદાન આપ્યું. મૃત્યુ તમારી ઈચ્છાને અધીન રહેશે. તમે જ્યારે ઈચ્છો ત્યારે જ મરી શકશો, અન્યથા નહીં. આ રીતે તમે કેસરીના ક્ષેત્ર જ પુત્ર છો. તમારું પરાક્રમ શત્રુઓ માટે ભયંકર છે. તમે વાયુદેવના ઓરસ પુત્ર છો, તેથી તેજમાં પણ એમના જેવા જ છો. વત્સ, તમે પવનના પુત્ર છો, તેથી છલાંગ મારવા પણ એમના જેવા છો. અમારી પ્રાણશક્તિ હવે ચાલી ગઈ. અત્યારે તમે જ અમારા શોમાં બીજા વાનરરાજની જેમ ચાતુર્ય અને પુરુષાર્થની સંપન્ન છો. તાત, ભગવાન વામને ત્રિલોકને માપવા માટે જ્યારે ડગલું ભર્યું હતું ત્યારે મેં પર્વત, વન અને ઉદ્યાનો સહિત આખી પૃથ્વીની 21 વાર પ્રદક્ષિણા કરી હતી. સમુદ્ર મંથનના સમયે દેવતાઓની આજ્ઞાથી અમે ઔષધિઓનો સંગ્રહ કર્યો હતો, જેમના વડે અમૃતને મથી કાઢવામાં આવ્યું હતું. એ દિવસોમાં મારામાં ઘણું બળ હતું. હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું. મારું પરાક્રમ ઘટી ગયું છે. અત્યારે અમારા બધામાં તમે જ સર્વગુણ સંપન્ન છો. તેથી પરાક્રમી વીર, તમે તમારા અપાર બળનો વિસ્તાર કરો. છલાંગ મારનારામાં તમે સર્વશ્રેષ્ઠ છો. આખી વાનર સેના તમારા બળ પરાક્રમને જોવા ઈચ્છે છે. વાનરશ્રેષ્ઠ, ઉભા થાઓ, આ મહાસાગરને ઓળંગી જાઓ, કેમ કે તમારી ગતિ બધા પ્રાણીઓથી ચડિયાતી છે. હનુમાન, બધા વાનરો ચિંતામાં પડેલા છે, તમે કેમ એ બધાની ઉપેક્ષા કરો છો? મહાન વેગશાળી વીર, જેમ ભગવાન વિષ્ણુએ ત્રિલોકને માપવા માટે 3 ડગ ભર્યા હતા, એ જ રીતે તમે પણ તમારા ડગ ભરો. આ રીતે વાનરોને રીછોમાં શ્રેષ્ઠ જાંબવાનની પ્રેરણા પ્રાપ્ત કરીને કપિવર પવનકુમાર હનુમાનને પોતાના મહાન વેગ પર વિશ્વાસ બેસી ગયો. એમણે વાનર વીરોની એ સેનાનો હર્ષ વધારતા એ સમયે પોતાનું વિરાટ રૂપ પ્રગટ કર્યું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 66મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.